મિત્રો, જેમ મશીનને સારી રીતે ચાલતું રાખવા માટે નિયમિત મેન્ટેનન્સ જરૂરી છે, એમ આપણું મન પણ નિયમિત સારા વિચારોથી મેન્ટેન થવું જોઈએ. જો મશીનમાં ગંદકી ભરાઈ જાય તો તે જામ થઈ જાય છે. એ જ રીતે જો મનમાં નેગેટિવ વિચારો જેવા કે ચિંતા, ઈર્ષા, ક્રોધ વગેરે ભરાઈ જાય તો જીવનની ગતિ ધીમી પડી જાય છે. સારા વિચારો મન માટે ઓઇલ અને ગ્રીસ જેવું કામ કરે છે. જ્યારે આપણે રોજ થોડો સમય સકારાત્મક વિચાર, પ્રેરણાદાયક વાંચન અને આત્મચિંતન માટે આપીએ છીએ ત્યારે મન ફરીથી તાજું બની જાય છે. એટલે મિત્રો, યાદ રાખીએ, સારા વિચારો હશે તો મજબૂત મન બનશે, મજબૂત મન હશે તો સારા નિર્ણયો લઈ શકાશે, જો નિર્ણયો સારા હશે તો જીવન સફળ બની જશે. એટલે રોજ પોતાના મનને પૂછીએ, શું આજે મેં મારા મનનું મેન્ટેનન્સ કર્યું છે કે નહીં? કારણ કે મશીન બંધ થાય તો કામ અટકે છે, પણ જો મન બંધ પડે એટલે કે નબળું પડે તો જીવન અટકી જાય છે.